શ્રી નારદ પુરાણ પૂર્વભાગ ભાગ બીજો અધ્યાય 55. વ્યાસજીએ સુખદેવજીને અનધ્યાયનું કારણ બતાવીને પ્રવાહ વગેરે સાત વાયુઓનો પરિચય આપવો તથા સનતકુમારનો શુકને જ્ઞાનોપદેશ. સનંદનજી કહે છે, હે નારદજી, જ્યારે પેલ વગેરે બ્રાહ્મણો પર્વત પરથી નીચે ઉતરી ગયા ત્યારે પુત્ર સહિત પરમ બુદ્ધિમાન ભગવાન વ્યાસ એકાંતમાં મૌનપૂર્વક ધ્યાનમાં બેસી ગયા. તે સમયે આકાશવાણીએ પુત્ર સહિત વ્યાસજીને સંબોધિત કરીને કહ્યું, વશિષ્ઠ કુળમાં ઉત્પન્ન મહર્ષિ વ્યાસ, આ સમયે વેદ ધ્વનિ કેમ થતો નથી? તમે એકલા હો એ રીતે ચૂપચાપ ધ્યાન લગાવીને કેમ બેઠા છો? અત્યારે વેદ ધ્વનિથી રહિત થઈને આ પર્વત શોભતો નથી, તેથી હે ભગવાન, પોતાના વેદજ્ઞ પુત્રની સાથે પરમ પ્રસન્ન ચિત્તે સદા વેદોનો સ્વાધ્યાય કરો. આકાશવાણી દ્વારા ઉચ્ચારિત આ વચન સાંભળીને વ્યાસજીએ પોતાના પુત્ર સુખદેવજીની સાથે વેદોની આવૃત્તિનો આરંભ કર્યો. હે દ્વિજશ્રેષ્ઠ, તે બંને પિતા પુત્ર દીર્ઘકાળ સુધી વેદોનું પારાયણ કરતા રહ્યા. દરમિયાન એક દિવસ સમુદ્રની હવાથી પ્રેરિત બહુ જોરથી આંધી એટલે વંટોળીઓ આવી. આને અનધ્યાયનો હેતુ સમજીને વ્યાસજીએ પુત્રને વેદોના અભ્યાસથી રોકી દીધો. ત્યારે તેમણે પિતાને પૂછ્યું, હે ભગવાન, આટલા જોરથી હવા કેમ ઉઠી હતી? વાયુદેવની આ બધી ચેષ્ટા તમે બતાવવાની કૃપા કરો. સુખદેવજીની આ વાત સાંભળીને વ્યાસજી અનધ્યાયના નિમિત્ત સ્વરૂપ વાયુ વિશે આ પ્રમાણે બોલ્યા, બેટા, તમને દિવ્ય દ્રષ્ટિ ઉત્પન્ન થઈ છે, તમારું મન નિર્મળ છે, તમે તમોગુણ તથા રજોગુણથી દૂર તથા સત્યમાં પ્રતિષ્ઠિત થયા છો, તેથી પોતાના હૃદયમાં વેદોનો વિચાર કરીને સ્વયં બુદ્ધિ દ્વારા અનધ્યાયના કારણરૂપ વાયુ વિશે આલોચના કરો. પૃથ્વી અને અંતરિક્ષમાં જે વાયુ ચાલે છે તેના સાત માર્ગ છે, જે ધૂમ તથા ગરમીથી ઉત્પન્ન વાદળો અને કરાઓને આમથી તેમ લઈ જાય છે. તે પ્રથમ માર્ગમાં પ્રવાહિત થનારો પ્રવાહ નામે વાયુ છે, જે આકાશમાં રસની માત્રાઓ અને વીજળી વગેરેની ઉત્પત્તિને માટે પ્રગટ થાય છે. તે મહાન તેજ સંપન્ન દ્વિતીય વાયુ આવાહ નામે પ્રસિદ્ધ છે અને તે બહુ મોટા અવાજ સાથે વહે છે, જે સદા સોમ સૂર્ય વગેરે જ્યોતિર્મય ગ્રહોનો ઉદય અને ઉદ્ભવ કરે છે. તેને મનીષી પુરુષ શરીરની અંદર ઉદાન કહે છે, જે ચારે સમુદ્રોથી જળ ગ્રહણ કરે છે અને તેને ઉપર ઉઠાવીને જીમૂતો એટલે વાદળોને આપે છે તથા વાદળોને જળથી સંયુક્ત કરીને તેમને પર્જન્ય એટલે ઇન્દ્રને સોંપે છે. તે મહાન વાયુ ઉદ્રહ કહેવાય છે, જેનાથી પ્રેરિત થઈને અનેક પ્રકારના નીળવર્ણના મહામેઘો ઘટાદાર થઈને વૃષ્ટિનો આરંભ કરે છે તથા જે દેવતાઓના આકાશ માર્ગથી જનારા વિમાનોને સ્વયં વહન કરે છે. તે પર્વતનું માન મર્દન કરનારા ચતુર્થ વાયુ સંવહ નામથી પ્રસિદ્ધ છે, જે વૃક્ષ ભાવે વેગપૂર્વક વહીને વૃક્ષોને તોડીને ઉખાડીને ફેંકી દે છે તથા જેના દ્વારા સંગઠિત થયેલા પ્રલયકાળના મેઘ બલાહક નામ ધારણ કરે છે, જેનું સંચરણ ભયાનક ઉત્પાત મચાવનારું છે તથા જે પોતાની સાથે મેઘ ઘટાઓને લઈને ચાલે છે તે અત્યંત વેગવાન પંચમ વાયુ વિવહ કહેવાય છે, જેના આધારે આકાશમાં દિવ્ય જળ પ્રવાહિત થાય છે, જે આકાશ ગંગાના પવિત્ર જળને ધારણ કરીને સ્થિત છે અને જેના દ્વારા દૂરથી જ પ્રતિહત નારાજ થઈને સહસ્ત્રો કિરણોના ઉત્પત્તિ સ્થાન સૂર્યદેવ એક જ કિરણથી યુક્ત દેખાય છે, જેમનાથી આ પૃથ્વી પ્રકાશિત થાય છે તથા અમૃતના દિવ્ય નિધિ ચંદ્રમાનું પણ જેનાથી પોષણ થાય છે, તે છઠ્ઠા વાયુનું નામ પરિવહ છે. તે સંપૂર્ણ વિજયશીલ તત્વોમાં શ્રેષ્ઠ છે, જે અંતકાળમાં સંપૂર્ણ પ્રાણીઓના પ્રાણોને શરીરમાંથી બહાર કાઢે છે, જેના પ્રમાણેને જેના પ્રાણને બહાર કરવાના માર્ગનું મૃત્યુ તથા વૈવસ્વત યમ અનુગમન માત્ર કરે છે. સદા અધ્યાત્મ ચિંતનમાં લાગેલી શાંત બુદ્ધિ દ્વારા સારી રીતે વિચાર કે અનુસંધાન કરનારા ધ્યાનના અભ્યાસ પરાયણ પુરુષોને જે અમૃત તત્વ આપવામાં સમર્થ છે, જેમાં સ્થિત થઈને પ્રજાપતિ દક્ષના 10,000 પુત્ર બહુ વેગપૂર્વક બધી દિશાઓના અંત સુધી પહોંચી ગયા તથા જેના વડે વૃષ્ટિનું જળ તિરોહિત થઈને વર્ષા બંધ થઈ જાય છે, તે સર્વશ્રેષ્ઠ સાતમો વાયુ પરાવહ નામે પ્રખ્યાત છે. તેનું અતિક્રમણ કરવું સૌને માટે કઠણ છે, આ પ્રમાણે આ સાત મરુદગણ દિતિના પરમ અદ્ભુત પુત્ર છે, એમની ગતિ સર્વત્ર છે, એ સર્વત્ર વિચરતા રહે છે. પરંતુ બહુ જ આશ્ચર્યની વાત એ છે કે તે વાયુના વેગથી આજે આ પર્વતોમાં શ્રેષ્ઠ હિમાલય એકદમ ધ્રુજી ઉઠ્યો છે. બેટા, આ વાયુ ભગવાન વિષ્ણુના નિશ્વાસ છે. જ્યારે કદીને નિશ્વાસ વેગપૂર્વક નીકળે છે તે સમયે સંપૂર્ણ જગત વ્યથિત થઈ જાય છે. તેથી બ્રહ્મવેતા પુરુષ પ્રચંડ વાયુ આંધી ચાલે ત્યારે વેદપાઠ કરતા નથી. વેદ પણ ભગવાનનો નિશ્વાસ જ છે. તે સમયે વેદપાઠ કરવાથી વાયુથી શોભ પ્રાપ્ત થાય છે. અનધ્યાયના વિષયમાં વાત કહીને પરાશર નંદન ભગવાન વ્યાસે પોતાના પુત્ર સુખદેવજીને કહ્યું, હવે તમે વેદપાઠ કરો. આમ કહીને તેઓ આકાશગંગાના તટ પર ગયા. જ્યારે વ્યાસજી સ્નાન કરવા માટે ગયા ત્યારે બ્રહ્મવેતાઓમાં શ્રેષ્ઠ સુખદેવજી વેદોનો સ્વાધ્યાય કરવા લાગ્યા. તેઓ વેદ વેદાંગોના પારંગત વિદ્વાન હતા. હે નારદજી, વ્યાસપુત્ર શ્રી સુખદેવજી જ્યારે સ્વાધ્યાયમાં વ્યસ્ત હતા તે સમયે ત્યાં ભગવાન સનંતકુમાર એકાંતમાં તેમની પાસે આવ્યા. અહીં સનંતકુમારજીએ સુખદેવજીને મળીને તેમને જે ઉપદેશ આપ્યો છે તે યા તો જનકના ઉપદેશથી પૂર્ણ પ્રસંગ સમજવું જોઈએ, અથવા એવું સમજવું જોઈએ કે આ ઉપદેશ સનંતકુમારજીએ સંસારના હિતને માટે સુખદેવજીને નિમિત્ત બનાવીને આપ્યો છે. કારણ કે જ્યારે તેઓ જનક પાસે ગયા હતા ત્યારે જનકે પણ એમને મોક્ષ પ્રાપ્તિનો અન્ય ઉપદેશ આપ્યો હતો, અને અહીંયા ફરી વાર આપ્યો એટલા માટે કે એ લોક કલ્યાણ માટે છે, એવું સમજવું જોઈએ. વ્યાસનંદન સુકે બ્રહ્મપુત્ર સનંતકુમારનો ઉભા થઈને સ્વાગત સત્કાર કર્યો. હે વિપેન્દ્ર, ત્યાર પછી બ્રહ્મવેતાઓમાં શ્રેષ્ઠ સનંતકુમારજીએ સુખદેવજીને કહ્યું, હે મહાભાગ, હે મહા તેજસ્વી વ્યાસપુત્ર, શું કરી રહ્યા છો? સુખદેવજી બોલ્યા, હે બ્રહ્મકુમાર, આ સમયે હું વેદોનો સ્વાધ્યાય કરી રહ્યો છું. મારા કોઈ અજ્ઞાત પુણ્યના ફળથી તમારા દર્શન પ્રાપ્ત થયા છે. તેથી હે મહાભાગ, હું તમને કોઈ એવા તત્વો વિશે પૂછવા ચાહું છું જે મોક્ષરૂપી પુરુષાર્થનું સાધક હોય તો તમે કૃપા કરીને જણાવો, જેથી મને પણ તેનું જ્ઞાન થાય. સનતકુમારજીએ કહ્યું, હે બ્રહ્મન, વિદ્યા સમાન કોઈ નેત્ર નથી, સત્ય તુલ્ય કોઈ તપસ્યા નથી, રાગ જેવું કોઈ દુઃખ નથી અને ત્યાગ જેવું કોઈ સુખ નથી. પાપ કર્મથી દૂર રહેવું, સદા પુણ્યનો સંચય કરતા રહેવું, સાધુ પુરુષોના વર્તાવને અપનાવવું અને ઉત્તમ સદાચારનું પાલન કરવું, આ સર્વોત્તમ શ્રેયનું સાધન છે. જ્યાં સુખનું નામ પણ નથી એવા માનવ શરીરને પ્રાપ્ત કરીને જે વિષયોમાં આસક્ત થયા છે તે મોહમાં ડૂબી જાય છે. વિષયોનો સંયોગ દુઃખરૂપ છે, તે કદી દુઃખથી છુટકારો અપાવી શકતો નથી. આસક્ત મનુષ્યની બુદ્ધિ ચંચળ થઈ જાય છે અને તે મોહજાળનો વિસ્તાર કરનારી હોય છે. જે મોહજાળમાં ફસાઈ જાય છે તે આલોક અને પરલોકમાં પણ દુઃખનો જ ભાગી બને છે. જેણે પોતાનું કલ્યાણ કરવું છે તેણે પ્રયત્નપૂર્વક કામ અને ક્રોધને કાબૂમાં કરવા જોઈએ, કેમ કે તે બંને દોષ મનુષ્યના શ્રેયનો વિનાશ કરવા તત્પર હોય છે. મનુષ્ય તપને ક્રોધથી, સંપત્તિને ઈર્ષાથી, વિદ્યાને માન અપમાનથી અને પોતાને પ્રમાદથી બચાવે. ક્રૂરતાનો પરિત્યાગ સૌથી મોટો ધર્મ છે. સમા સૌથી મોટું બળ છે. આત્મજ્ઞાન સર્વોત્તમ જ્ઞાન છે અને સત્ય જ સર્વોપરિ હિતનું સાધન છે. નિત્યમ ક્રોધા તપો રક્ષેત્રિયમ રક્ષિશ્ચ મત્સરાત વિદ્યામાનાવમાનાભ્યામાત્માનમ તુ પ્રમાદતઃ. આનૃષ્ય સ પરો હો ધર્મ ક્ષમા ચ પરમમ બલમ આત્મજ્ઞાનમ પરમમ જ્ઞાનમ સત્યમ હિ પરમમ હિતમ. નારદ પુરાણ પૂર્વભાગ ભાગ 2 અધ્યાય 60 શ્લોક સંખ્યા 48-49. સત્ય બોલવું સર્વશ્રેષ્ઠ છે, પરંતુ હિતકારક વાત સત્યથી પણ વધીને છે. જેનાથી પ્રાણીઓનું અત્યંત હિત થતું હોય તેને જ હું સત્ય માનું છું. જેણે નવા નવા કર્મ આરંભ કરવાનો સંકલ્પ છોડી દીધો છે, જેના મનમાં કોઈ કામના નથી, જે કોઈ વસ્તુનો સંગ્રહ કરતો નથી, તથા જેણે સર્વનો ત્યાગ કરી દીધો છે તે જ વિદ્વાન છે અને તે જ પંડિત છે. જે પોતાને વશમાં કરેલી ઇન્દ્રિયો દ્વારા અનાસક્ત ભાવે વિષયોનો અનુભવ કરે છે, જેના અંતકરણમાં સદા શાંતિ સ્થિત છે, જે નિર્વિકાર અને એકાગ્રચિત છે, તથા જે આત્મીય કહેવાતા શરીર અને ઇન્દ્રિયોની સાથે રહીને પણ તેમનાથી એકરૂપ થયા વિના અલગ જેવો જ રહે છે, તે બધા બંધનોથી છૂટીને શીઘ્ર પરમ કલ્યાણ પ્રાપ્ત કરી લે છે. હે મુને, જેની કોઈ પણ પ્રાણી તરફ દ્રષ્ટિ જતી નથી, જે કોઈનો સ્પર્શ તથા કોઈ સાથે વાતચીત કરતો નથી, તેને મહાન શ્રેયની પ્રાપ્તિ થાય છે. કોઈ પણ જીવની હિંસા કરવી નહીં. બધા પ્રાણીઓ સાથે મિત્રતાપૂર્ણ વર્તાવ કરો. આ જન્મ અથવા શરીરમાં કોઈની સાથે વેરભાવ ન કરો. જે આત્મતત્વનો જ્ઞાતા તથા મનને વશમાં રાખનાર છે તેણે કોઈ પણ વસ્તુનો સંગ્રહ ન કરવો. મનમાં પૂર્ણ સંતોષ રાખો. કામને તથા ચપળતાને તાગી દેવા. આનાથી પરમ કલ્યાણની સિદ્ધિ થાય છે. જેમણે ભોગોનો પરિત્યાગ કરી દીધો છે તે કદી દુઃખી થતા નથી. તેથી પ્રત્યેક વ્યક્તિએ ભોગાશક્તિનો ત્યાગ કરવો જોઈએ. જે કોઈનાથી પણ પરાજિત ન થનારા પરમાત્માને જીવતા પરમાત્માને જીતવા ચાહતો હોય તેણે તપસ્વી, જીતેન્દ્રિય, મનનશીલ, સંયમચિત, સંયતચિત તથા સંપૂર્ણ વિષયોમાં અનાસક્ત થવું જોઈએ. જે બ્રાહ્મણ ત્રિગુણાત્મક વિષયોમાં આસક્ત ન થઈને સદા એકાંતવાસ કરે છે તે શીઘ્ર સર્વોત્તમ સુખ મોક્ષને પ્રાપ્ત કરી લે છે. હે મુને, જે મૈથુનમાં સુખ સમજનારા પ્રાણીઓની વચ્ચે રહીને પણ સ્ત્રીઓથી રહિત એકલા રહેવામાં જે આનંદ માને છે તેને જ્ઞાનાનંદથી તૃપ્ત સમજવું જોઈએ. જે જ્ઞાનાનંદથી પૂર્ણ પણ તૃપ્ત છે તે દુઃખી થતો નથી. જીવ સદા કર્મોને આધીન રહે છે. તે શુભ કર્મોથી દેવતા બને છે. શુભ અશુભ બંનેના આચરણથી મનુષ્ય જન્મ મળે છે તથા માત્ર અશુભ કર્મોથી પશુ પક્ષી વગેરે નીચ યોનિઓમાં જન્મ ગ્રહણ કરે છે. તે યોનિઓમાં જીવને સદા જરા મૃત્યુ તથા નાના પ્રકારના દુઃખોનો શિકાર થવું પડે છે. આ પ્રમાણે સંસારમાં જન્મ લેનાર દરેક પ્રાણી સંતાપના અગ્નિમાં બળતો રહે છે. અહીં વિભિન્ન વસ્તુઓના સંગ્રહ પરિગ્રહન કોઈ જરૂર નથી, કેમ કે સંગ્રહથી મહાન દોષ પ્રગટ થાય છે. રેશમનો કીડો પોતાના સંગ્રહના કારણે જ બંધનમાં પડે છે. સ્ત્રી પુત્ર વગેરે પરિવારમાં આસક્ત રહેનારા જીવ તે પ્રમાણે કષ્ટ પામે છે. જેમ જંગલનો વૃદ્ધ હાથી તળાવના કીચડમાં ફસાઈને દુઃખ ભોગવે છે, જેમ દુર્ગમ જાળમાં ફસાઈને પાણી બહાર આવેલા માછલા તરફડે છે, તે જ પ્રમાણે સ્નેહજાળમાં ફસાઈને અત્યંત કષ્ટ ઉઠાવતા એ પ્રાણીઓની સામે દ્રષ્ટિ નાખો. કુટુંબ, પુત્ર, સ્ત્રી, શરીર અને દ્રવ્યોનો સંગ્રહ આ બધું જ પરાયું છે અને અનિત્ય છે. અહીં આપણું શું છે? માત્ર પુણ્ય અને પાપ. પરમાત્મા રૂપી અર્થની પ્રાપ્તિને માટે જ વિદ્યા, કર્મ, પવિત્રતા અને અત્યંત વિસ્તૃત જ્ઞાનનો આશ્રય લેવામાં આવે છે. જ્યારે અર્થરૂપી પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય છે તો મનુષ્ય મુક્ત થઈ જાય છે. મનુષ્યની જે વિષયો પ્રત્યે આસક્તિ હોય છે તે તેને બાંધનારી રસ્સી સમાન છે. પુણ્યાત્મા પુરુષ તે રસ્સીને કાપીને પરમાર્થના પથ પર આગળ વધી જાય છે, પરંતુ પાપી જીવ તેને કાપી શકતા નથી. આ સંસાર એક નદી જેવો છે. રૂપ એનો કિનારો છે, મન સ્ત્રોત છે, સ્પર્શ દ્વીપ અને રસ પ્રવાહ છે. ગંધા નદીનો કીચડ છે, શબ્દ જળ અને સ્વર્ગરૂપી દુર્ગમ ઘાટ છે. આ નદીને શરીરરૂપી નૌકાની સહાયતાથી પાર કરી શકાય છે. સમય એને ચલાવનારા હલેસા અને ધર્મ એને સ્થિર કરનારા લંગર છે. વિષયાશક્તિના ત્યાગરૂપી શીઘ્રગામી વાયુ દ્વારા જ આ નદીને પાર કરી શકાય છે. તેથી તમે કર્મોથી નિવૃત્ત, સર્વ પ્રકારના બંધનોથી મુક્ત, સર્વજ્ઞ, સર્વે વિજયી, સિદ્ધ તથા ભાવ અભાવથી રહિત થઈ જાઓ. ઘણા જ્ઞાની પુરુષ સંયમ અને તપસ્યાના બળથી નવીન બંધનોને કાપી નાખીને નિત્ય સુખકર મુક્તિને પ્રાપ્ત થઈ ચૂક્યા છે. અધ્યાય 55 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.